બુદ્ધિ વગરના જ્ઞાની પાછા કેવા જ્ઞાની જોઈએ જોયેલા તો બુદ્ધિ વગરના જ્ઞાની જેના ધ્યાન પર બુદ્ધિ ના હોય અમને તો પોતાના બોલ ની કિંમત જ નહીં ને પોતે નક્કી કરેલું હોય બોલ કિંમત જ ને રાતે તમારે કઈ ફરી જોઈએ 5 લાખ ચાલો 5 લાખ નક્કી કરો 5 લાખ થાય તારે થઈ ગયો હોય 10 લાકડા માં કોઈ એને એક્સચેન્જ રાખવાનું હોય તો બધા એક્સચેન્જ આપે એટલે આ ભગવાન ક્રિએટર ક્યાં સુધી માનો ભગવાન તો તમારું સ્વરૂપ છે અને એ પ્રકાશ આપે છે બીજું ચાલે છે આ તો આપણે સ્વતંત્ર કરતા રીતે કામ કરીએ છીએ ઇગોઇઝમ થી ઇગોઇઝમ એટલે શું પોતે નહીં નથી કરતો ત્યાં પોતે કર્યું છે એમ કે છે લંડન તો કોઈ ઠંડા થવાની શક્તિ છે ખરી આખા લંડન માં કોઈ ઠંડા થવાની શક્તિ છે ખરી એક ડોક્ટર બહુ મોટો હતો પારસી ડોક્ટર બહુ મોટો ડોક્ટર થયો ને કે છે દાદા બે ટીપા પડતા નહીં કરી શકે બે ટીપા નહીં હું આમ કરી નાખું એમ કરી નાખું એના તે ઘરે ને આવ્યા છે ને હવે વધુ નથી હવે અહીં રહેવાનું મારા કુટે છે ને તેથી મને માર્ગદર્શન એમને કરો ખુદ ભગવાન નું નામ દીધું પોતે પોતાની ભક્તિ કરે છે પણ હજુ તમે પોતાની ભક્તિ ના કહેવાય તમારે ભગવાન ની ભક્તિ કહેવાય પોતાની ભક્તિ ના હરિચંદ્ર થી કહેવાય નરિયો બજાર માંથી લઈએ જોશ્રી મારે નમો સિદ્ધાણમ નમો આયુર્યાણમ નમો આયુર્યાણમ નમો આયુર્યાણમ નમો આયુર્યાણમ નમો આયુર્યાણમ નમો વજ્રાયણમ નમો વજ્રાયણમ નમો લોયે સંવારણમ નમો લોયે સંવારણમ ધબ્બ સાવણમ નમો લોયે સંવારણમ નમો લોયે સંવસાહણમ હૈતો પંચણ મુક્કારો હૈતો પંચણ મુક્કારો સંવ પાપ હા બોલતો ને આ મંત્ર બધા બોલતો ને કે બાકી ભાઈ બોલા જાતે બોલજો તો તમે ભસ્મીભૂત કરો છો તેના અનુસંધાન માં છે એ પ્રશ્ન છે. જ્ઞાનાગ્નિ થી પાપો તમે ભસ્મીભૂત કરો છો તેના અનુસંધાન માં છે. જેવી રીતે પાણીના સંજોગથી મીઠું એમાં ઓગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલા શુભાશુભ કર્મોને ભસ્મ કરનારો આત્મરૂપ અગ્નિ પ્રગટ થાય છે. હવે આત્મરૂપ અગ્નિ આગળ પ્રશ્નાર્થ મૂક્યો છે. જેને રાગ દ્વેષ અને મોહ નથી, બીજો પ્રશ્ન છે, જેને રાગ દ્વેષ અને મોહ નથી તથા મન વચન કાયારૂપ યોગ નો વ્યાપાર નથી તેનામાં તમામ શુભાશુભ કર્મો ને સળગાવી નાખનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. તમારો ધ્યાનાગ્નિ પ્રશ્નાર્થ છે. વાયુ થી ઉદ્દીપ પ્રમાણે થશે ત્યાંથી શાસ્ત્ર નીકળ્યું. આપણે કહીએ છીએ કે તને જ્ઞાનાગ્નિ નું આ પાછો પ્રતિકૂળ કર્યું છે ત્યાં પુરાવો મળ્યો, ત્યારે પુરાવો હોય તો જ વાત થાય. અને પુરાણ જરૂર છે આપણે જે બનતું હોય ને ઘણું ધીમે ધીમે બનતું હોય બધું પાછા પુરાવા શું આપણે ખબર પુરાવો ભરી લાવવો પડે કે કોઈ કદાચ પછી ભરી જાય જવું ભગવાન મારી નાખે કે હા અપી ખાતા ભાઈ જાય ભગવાન દ્વારા દ્વાર કરે એ વાત થઈ ગયો. પ્રશ્ન ભગવાન ભૂલી ગયા ને ભગવાન ઈશ્વરને પબ્લિક માં દેખાડવા માટે ભીલ ને નિમિત્ત બનાવ્યો. પબ્લિક ને દેખાડવા માટે ભગવાને ભીલ ને નિમિત્ત બનાવ્યો. ભગવાન ને કોને માર્યો? એમ ભીલે માર્યો, ભીલે માર્યો. આ ભવાઈ કહેવાય મોટો ભરોસો રાખજો એવું કેવા મારે આપડે જોયે તો આ લોકો એવું આ લોકો શીખાય ભવાનું કેવાય. મોટા પુરુષ ના હાથમાં પ્રકૃતિ નથી, કોઈ કાબા પણ નથી, ધંધા જવાની શક્તિ નથી. એમાં મેં ક્યારે ખુલ્લું કહું છું તારા લોકો વાત ચમકે તરા હે તરત જ લોકો અમનું દર લીધું પણ કરવો પડે. અને આપણા લોકોએ લાભ બાબા શું કરશે, હું કઉ તમે વાપી દો એટલે હું કઈ લઈ રહ્યા નથી કેતો, પણ મને વાપી દો એટલે તમે અંબારો થાય નઈ. તમે વાપી દો કઈ નઈ થાય, જો અંબારો યાદ કરો નહીં તો તમે શંકા પડે પછી તમે પાર્ટી ભરે હજી બધા આવી પડે એટલે દાદા આવે એટલે પછી આપડે તો એ લાભ પણ બજાવી તો પડે જ ને. એ બહુ દિવસે 10-15 વર્ષે આવ્યા મારી પાસે. છોકરો છે ઘણા કે છે ને કે ભાઈ પૂર્વ ના પુણ્ય ને લીધે સારું ચાલે છે, એવું કે છે શું ખોટું? પણ દાદા એવું બને છે ને કે આનું પુણ્ય તપવું હોય તો હું ગધેડા મજૂરી કરું, હું ગધેડા મજૂરી કરું, આનો પુણ્ય તપતું હોય તો ભેગું કરે છે ને તે એનું પુણ્ય જોર કરે છે ને. ઘણા મા બાપ છે ને બધે છે એવું કે પોતે ખાય પીએ નહી વાપરે નહી અને મહેનત મજૂરી કરે અને પેલો પુંછાળી છે છોકરો એ પાછળ ભોગવે છે. ખાધો પીજો વાંચજો બધું હોય ચાલજો. રેગ્યુલેટર શું છે તમે કહો છો? રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ, રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ કે જરા સમજાવો ને. આ તો એનું એ વ્યવસ્થિત એનું એટલે વ્યવસ્થિત ચીજ અંતર પડે ત્યારે વ્યવસ્થિત જ્ઞાન આપી દઉં રમણ હતા માટે રેગ્યુલર એટલે આ શું કે છે કે રેગ્યુલર નિયમ નિયમન રેગ્યુલેટર એટલે નિયમ કે છે ભગવાન ની રિલેટિવ માયા વિનાશી છે, ભગવાન ની રિલેટિવ માયા શું છે? ભગવાન ની સર્વ રિલેટિવ માયા વિનાશી છે, ભગવાન ની રિલેટિવ માયા શી રીતે હોય? ભગવાન ની માયા છે. વ્યવહાર માં જે કહેવાય છે તે રીતે ભગવાન ની રિલેટિવ માયા, બાકી રિયલ માં નહીં. લોકો ના માયા મારી આ થતી રહી, ખ્યાલ આવી ગયો. માયા તો કેવું બોલ્યો સ્વરૂપે તું સતર છે, રિયલ માં તું અચળ જ છે. આટલું જ જાણવાનું છે, સતર ને અચળ કરવાનો નથી. અને ભાઈ પણ ક્યાંથી સતર જે હું વિશેષ ભાવે છે, વિનાશી છે. સ્વભાવમાં તો જેમ છે તેમ જ છે. તું વસ્તુ સ્વરૂપી છે, તત્વ સ્વરૂપી છે. દરેક તત્વ સ્વભાવ થી પોતપોતાના ધર્ય કરીને, ગુણધર્મો કરીને, અવસ્થા કરીને શુદ્ધ જ છે, સર્વાંગ શુદ્ધ છે. એકબીજાથી ભિન્ન પણે વર્તે છે. આરોપણ સાનિધ્ય ભાવ ની ભ્રાંતિ થી છે. જે હવે દાદાની કૃપાથી નાશ પામેલ છે, માટે હવે તું મુક્ત જ છે. નિરે શુદ્ધ અવસ્થા ને એ જાળી જ્ઞાતા પર સ્વર્થ વગેરે ભજનાર તું પરિપૂર્ણ છે. એ અસલું જ્ઞાન સ્વરૂપી છે. આપડે ઉત્પન્ન થઈ જાય નહીં. ડિઝાઇન છે. હવે અમે જગ્યા નહીં ખરીદી.